سورة فلق سورة نمبر 113 بسم الله الرحمن الرحيم اللہ نا نام تھی جینی رحمت اتلی وشال چھے کہ جے تینے مانے તેના પર તો રહેમ કરે છે પણ જે તેને નથી માનતો તેના ઉપર પણ રહેમ કરે છે. કહે કે હું સવારના પાળવા વાળાની પનાહ માંગુ છું, તેનાથી રક્ષણ અને હિફાજત માંગુ છું. દરેક તે વસ્તુની બદીથી ને ખરાબીથી કે જે તેણે પેદા કરી છે. અને અંધારી રાતની ખરાબીથી જ્યારે કે તે પથરાઈ જાય છે, ફેલાઈ જાય છે. અને ગાંઠો ઉપર ફૂંક મારનારાઓની બુરાઈથી, જાદુની ફૂંક મારનારાઓની બુરાઈથી. અને દરેક ઈર્ષા કરનારની ખરાબીથી કે જ્યારે તે ઈર્ષા કરે છે.